શ્રી પદ્મ પુરાણ પાતાલખંડ અધ્યાય 43 ભગવદ ભક્તિના લક્ષણ તથા વૈશાખ સ્નાનનો મહિમા. અંબરીશ બોલ્યા, મુનિશ્રેષ્ઠ, તમે બહુ સારી વાત બતાવી, એના માટે તમને ધન્યવાદ છે. તમે સંપૂર્ણ લોકો પર અનુગ્રહ કરનારા છો. તમે ભગવાન વિષ્ણુના સગુણ અને નિર્ગુણ ધ્યાનનું વર્ણન કર્યું, હવે તમે ભક્તિના લક્ષણ કહો. સાધુઓ પર કૃપા કરનારા મહર્ષે, મને એ સમજાવો કે ક્યાં મનુષ્ય ક્યારે ક્યાં કેવી અને કઈ રીતે ભક્તિ કરવી જોઈએ. શ્રુતજી કહે છે, રાજાઓમાં શ્રેષ્ઠ રાજા અંબરીશના વચન સાંભળીને દેવર્ષિ નારદજીને બહુ પ્રસન્નતા થઈ. તેમણે રાજાને કહ્યું, રાજન સાંભળો, ભગવાનની ભક્તિ સમસ્ત પાપોનો નાશ કરવાવાળી છે. હું હવે તે ભક્તિનું વિસ્તારથી વર્ણન કરું છું. ભક્તિ અનેક પ્રકારની કહી છે, માનસી, વાચિક, કાયિક, લૌકિક, વૈદિક તથા આધ્યાત્મિક. ધ્યાન, ધારણા, બુદ્ધિ તથા વેદાર્થના ચિંતન દ્વારા જે વિષ્ણુને પ્રસન્ન કરનારી ભક્તિ કરવામાં આવે છે તેને માનસી ભક્તિ કહે છે. દિવસ રાત વિશ્રામ કર્યા વિના વેદ મંત્રોના ઉચ્ચારણ, જપ તથા આરણ્યક વગેરેના પાઠ દ્વારા જે ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે તેનું નામ વાચિક ભક્તિ છે. વ્રત, ઉપવાસ અને નિયમોના પાલન તથા પાંચે ઇન્દ્રિયોના સંયમ દ્વારા કરવામાં આવતી આરાધના શરીર દ્વારા થતી હોવાથી કાયિક ભક્તિ છે. આ બધા પ્રકારની સિદ્ધિઓનું સંપાદન કરનારી છે. પાદ્ય, અર્ધ્ય વગેરે ઉપચાર, નૃત્ય, વાદ્ય, ગીત, જાગરણ તથા પૂજન વગેરે દ્વારા જે ભગવાનની સેવા કરવામાં આવે છે તેને લૌકિક ભક્તિ કહે છે. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના જપ સંહિતાઓનું અધ્યયન વગેરે તથા હવિષ્યની આહુતિ, યજ્ઞ, યાગાદિ દ્વારા કરવામાં આવતી ઉપાસનાનું નામ વૈદિક ભક્તિ છે. જાણકાર પુરુષોએ અમાવસ્યા, પૂર્ણિમા તથા વિષુવ એટલે કે તુલા અને મેષની સંક્રાંતિ, જ્યારે દિવસ અને રાત બરાબર હોય તે દિવસ વિષુવ યોગ કહેવાય છે, વગેરે દિવસોમાં જે યાગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે વૈદિક ભક્તિનો સાધક છે. હવે હું યોગજનની આધ્યાત્મિક ભક્તિનું વર્ણન કરું છું. સાંભળો, યોગ જ ભક્તિનો સાધક સદા પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પ્રાણાયામ પૂર્વક ધ્યાન કરે છે, વિષયોથી દૂર રહે છે. તે ધ્યાનમાં જુએ છે ભગવાનનું મુખ અનંત તેજથી ઉદીપ્ત થઈ રહ્યું છે. તેમની કમરના ઉપરના ભાગ સુધી લટકેલું યજ્ઞોપવિત શોભી રહ્યું છે. તેમનો શુક્લ વર્ણ છે, ચાર ભુજાઓ છે, તેમના હાથોમાં વરદ અને અભય મુદ્રાઓ છે. તેમણે પીળું વસ્ત્ર ધારણ કર્યું છે અને તેમના નેત્ર અતિ સુંદર છે. આ પ્રમાણે યોગયુક્ત પુરુષ પોતાના હૃદયમાં પરમેશ્વરનું ધ્યાન કરે છે. જેમ પ્રજ્વલિત અગ્નિ કાષ્ઠને ભસ્મ કરી નાખે છે તે જ પ્રમાણે ભગવાનની ભક્તિ મનુષ્યના પાપોને તત્કાળ બાળી નાખે છે. ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ સાક્ષાત સુધાનો રસ છે, સંપૂર્ણ રસોનો એકમાત્ર સાર છે. આ પૃથ્વી પર મનુષ્ય જ્યાં સુધી તે ભક્તિનું શ્રવણ કરતો નથી, તેનો આશ્રય લેતો નથી, ત્યાં સુધી તેને સેંકડો વાર જન્મ, મૃત્યુ અને જરા વૃદ્ધત્વના આઘાતથી થનારા વિવિધ પ્રકારના શારીરિક દુઃખ પ્રાપ્ત થાય છે. જો મહાન પ્રભાવશાળી ભગવાન અનંતનું કીર્તન અને સ્મરણ કરવામાં આવે તો તે સમસ્ત પાપોનો નાશ કરી દે છે. જેમ વાયુ વાદળોનો તથા સૂર્યદેવ અંધકારનો નાશ કરી નાખે છે. રાજ, દેવપૂજા, યજ્ઞ, તીર્થ સ્નાન, વ્રતનું અનુષ્ઠાન, તપસ્યા અને વિવિધ પ્રકારના કર્મોથી પણ અંતઃકરણની એવી શુદ્ધિ નથી થતી જેવી ભગવાન અનંતનું ધ્યાન કરવાથી થાય છે. ન ભૂપ, દેવા, અર્ચન, યજ્ઞ, તીર્થ, સ્નાન, વ્રત, આચાર, ક્રિયાતપોભિ તથા વિશુદ્ધિમ લભતે અંતરાત્મા યથા હૃદિસ્થે ભગવત યનંતે. 85મા અધ્યાયનો 28મો શ્લોક. નરનાથ, જેમાં પવિત્ર કીર્તિ તથા પોતાના ભક્તોને ભક્તિ પ્રદાન કરવાવાળા વિશુદ્ધ સ્વરૂપ ભગવાન વિષ્ણુનું કીર્તન થાય છે તે જ કથાઓ શુદ્ધ છે તથા તે જ યથાર્થ, તે જ લાભ પહોંચાડનારી અને તે જ હરિભક્તો માટે કહેવા સાંભળવા યોગ્ય હોય છે. ભૂમંડળના રાજ્યનો ભાર સાંભળનારા ધીરચિત મહારાજ અંબરીશ તમે ધન્ય છો કેમ કે તમારું હૃદય પુરુષોત્તમના ધ્યાનમાં એકાગ્ર થઈ રહ્યું છે, તથા સૌભાગ્ય લક્ષ્મીથી સુશોભિત થનારી નૈષ્ટિક બુદ્ધિ શ્રી કૃષ્ણચંદ્રની પુણ્યમય લીલાઓના શ્રવણમાં પ્રવૃત્ત થઈ રહી છે. ભૂપતે, ભક્તોને વરદાન આપનારા અવિનાશી ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિપૂર્વક આરાધના કર્યા વિના અહંકાર વશ પોતાને જ મહાન માનનાર પુરુષનું કલ્યાણ કઈ રીતે થશે? ભગવાન માયાના સર્જક છે, તેમના પર માયાનો પ્રભાવ પડતો નથી. સાધુ પુરુષ તેમને ભક્તિ વડે જ પ્રાપ્ત કરે છે, એ વાતને તમે પણ જાણો છો. રાજન, ધર્મનું કોઈ પણ તત્વ એવું નથી જે તમને જ્ઞાત ન હોય, છતાં જેમના ચરણ જ તીર્થ છે, તે ભગવાનની ચર્ચાનો પ્રસંગ ઉઠાવીને જે તમે તેમની રસપ્રદ કથાઓ વિશે મને વિસ્તારથી પૂછી રહ્યા છો, તેમાં એ જ કારણ છે કે તમે વૈષ્ણવોનું ગૌરવ વધારવા ચાહો છો, મારા જેવા લોકોને આદર આપી રહ્યા છો. સાધુ સંતો જે એકબીજાને મળે ત્યારે બહુ જ શ્રદ્ધાપૂર્વક ભગવાન અનંતના કલ્યાણમય ગુણોનું શ્રવણ અને કીર્તન કરે છે. એનાથી વધીને પરમ સંતોષની વાત મને બીજા કોઈ કાર્યમાં દેખાતી નથી. બ્રાહ્મણ, ગાય, સત્ય, શ્રદ્ધા, યજ્ઞ, તપસ્યા, શ્રુતિ, સ્મૃતિ, દયા, દીક્ષા અને સંતોષ, આ બધા હરિના સ્વરૂપ છે. સૂર્ય, ચંદ્રમા, વાયુ, પૃથ્વી, જળ, આકાશ, દિશાઓ, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા સંપૂર્ણ પ્રાણી એ પરમેશ્વરના જ સ્વરૂપ છે. આ ચરાચર જગતને ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવનારા તે વિશ્વરૂપ ભગવાન સ્વયં જ બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ કરીને સદા તેમને અપાતું ભોજન જમે છે. તેથી જેમની ચરણરજ તીર્થ સમાન છે, ભગવાન અનંત જ જેમના આધાર છે, જે સંપૂર્ણ પ્રાણીઓના આત્મા તથા પુણ્યમય લક્ષ્મીના સર્વસ્વ છે, તે બ્રાહ્મણોનું આદરપૂર્વક પૂજન કરો. જે વિદ્વાન બ્રાહ્મણને વિષ્ણુ બુદ્ધિથી જુએ છે તે જ સાચો વૈષ્ણવ છે, તથા તે જ પોતાના ધર્મમાં સારી રીતે સ્થિત માનવામાં આવે છે. તમે ભક્તિના લક્ષણ સાંભળવા માટે પ્રાર્થના કરી હતી, તો તે બધું મેં કહી દીધું. હવે ગંગા સ્નાન કરવા માટે જઈ રહ્યો છું. આ વૈશાખ માસ છે, જે ભગવાન લક્ષ્મીપતિને અત્યંત પ્રિય છે, એમાં પણ આજે શુક્લ સપ્તમી છે. આ દિવસે ગંગા સ્નાન અતિ દુર્લભ છે. પૂર્વ કાળમાં રાજા જહનુ વૈશાખ સુદ સપ્તમીએ ક્રોધે ભરાઈને ગંગાને પી ગયા હતા, અને પછી પોતાના જમણા કાનના છિદ્રમાંથી તેમને બહાર કાઢ્યા હતા. તેથી જહનુની કન્યા હોવાના કારણે ગંગાને જાહ્નવી કહે છે. આ તિથિએ સ્નાન કરીને જે આકાશની મેખલાભૂત ગંગાદેવીનું ઉત્તમ વિધાન સાથે પૂજન કરે છે, તે મનુષ્ય ધન્ય અને પુણ્યાત્મા છે. જે વૈશાખ શુક્લ સપ્તમીએ વિધિપૂર્વક ગંગામાં દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરે છે, તેને ગંગાદેવી કૃપા દ્રષ્ટિથી જુએ છે, તથા તે સ્નાન પછી બધા પાપોથી મુક્ત થઈ જાય છે. વૈશાખ સમાન કોઈ માસ નથી, તથા ગંગા સમાન કોઈ બીજી નદી નથી. આ બંનેનો સંયોગ દુર્લભ છે. ભગવાનની ભક્તિથી આવો સુયોગ પ્રાપ્ત થાય છે. ગંગાજીનો પ્રાદુર્ભાવ ભગવાન વિષ્ણુના ચરણોથી થયો છે. તેઓ બ્રહ્મલોકથી આવીને ભગવાન શંકરની જટામાં નિવાસ કરે છે. ગંગા સમસ્ત દુઃખોનો નાશ કરનારી છે. તે પોતાની ત્રણ ધારાઓથી નિરંતર પ્રવાહિત થઈને ત્રણેય લોકને પવિત્ર કરે છે. તેમને સ્વર્ગ પર ચડવાની સીડી માનવામાં આવે છે. તે સદા આનંદ આપનારી, વિવિધ પ્રકારના પાપોને હરવાવાળી, સંકટથી તારવાવાળી, ભક્તજનોના અંતઃકરણમાં દિવ્ય પ્રકાશ ફેલાવવાની લીલાથી સુશોભિત થવાવાળી, સગરના પુત્રોને મોક્ષ પ્રદાન કરવાવાળી, ધર્મ માર્ગમાં પ્રેરિત કરવાવાળી તથા ત્રણ માર્ગોથી પ્રવાહિત થવાવાળી છે. ગંગાદેવી ત્રણેય લોકનો શૃંગાર છે. તેઓ પોતાના દર્શન, સ્પર્શ, સ્નાન, કીર્તન, ધ્યાન અને સેવનથી હજારો પવિત્ર તથા પવિત્ર પુરુષોને પાવન કરતા રહે છે. જે લોકો દૂર રહીને પણ ત્રણેય સમય ગંગા ગંગા ગંગા પ્રમાણે ઉચ્ચારણ કરે છે, તેમના ત્રણ જન્મોના પાપ ગંગાજી નષ્ટ કરી દે છે. જે મનુષ્ય હજાર યોજન દૂરથી પણ ગંગાનું સ્મરણ કરે છે તે પાપી હોવા છતાં પણ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજન, વૈશાખ શુક્લ સપ્તમી એ ગંગાજીના દર્શન વિશેષ દુર્લભ છે. ભગવાન વિષ્ણુ અને બ્રાહ્મણોની કૃપાથી તે દિવસે તેમની પ્રાપ્તિ થાય છે. માધવ એટલે કે વૈશાખના જેવો મહિનો અને માધવ એટલે વિષ્ણુના જેવો કોઈ દેવતા નથી. કેમ કે પાપના સમુદ્રમાં ડૂબતા મનુષ્યને માટે માધવ જ નૌકા છે. માધવ માસમાં જે ભક્તિપૂર્વક દાન, જપ, હવન અને સ્નાન વગેરે શુભ કર્મ કરવામાં આવે છે તેમનું પુણ્ય અક્ષય તથા 100 કરોડ ગણું અધિક હોય છે. જે પ્રમાણે દેવતાઓમાં વિશ્વાસમાં ભગવાન નારાયણ શ્રેષ્ઠ છે, જેમ જપ કરવા યોગ્ય મંત્રોમાં ગાયત્રી સૌથી શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે નદીઓમાં ગંગાજીનું સ્થાન સૌથી ઊંચું છે, જેમ સંપૂર્ણ સ્ત્રીઓમાં પાર્વતી, તપવા વાળાઓમાં સૂર્ય, લાભોમાં આરોગ્ય લાભ, મનુષ્યમાં બ્રાહ્મણ પુરુષ, પુણ્યોમાં પરોપકાર, વિદ્યાઓમાં વેદ, મંત્રોમાં પ્રણવ, ધ્યાનોમાં આત્મચિંતન, તપસ્યાઓમાં સત્ય અને સ્વધર્મ પાલન, શુદ્ધિઓમાં આત્મશુદ્ધિ, દાનોમાં અભયદાન તથા ગુણોમાં લોભનો ત્યાગ જ સૌથી મહાન માનવામાં આવ્યો છે. તે જ પ્રમાણે બધા મહિનાઓમાં વૈશાખ માસ અત્યંત શ્રેષ્ઠ છે. પાપોનો નાશ વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાન કરવાથી થાય છે. અંધકાળનો અંત સૂર્યોદયથી તથા પુણ્યોનો અંત બીજાઓની બુરાઈ અને ચુગલી કરવાથી થાય છે. રાજ કાર્તિક માસમાં જ્યારે સૂર્ય તુલા રાશિમાં સ્થિત હોય તે સમયે જે સ્નાન દાન વગેરે પુણ્ય કાર્ય કરવામાં આવે છે તેનું પુણ્ય પરાર્ધ ગણું, એટલે કે સંખ્યાની પરાકાષ્ઠાનું નામ પરાર્ધ છે. આધુનિક ગણતરી પ્રમાણે આ સંખ્યા સંખ યા મહાસંખ કહેવાય છે, વધારે થાય છે, તેનું પુણ્ય પરાર્ધ ગણું વધારે થાય છે. માઘ માસમાં જ્યારે મકર રાશિ પર સૂર્ય હોય ત્યારે કાર્તક કરતા પણ 1000 ગણું ઉત્તમ ફળ થાય છે, અને વૈશાખ માસમાં મેષ સંક્રાંતિ હોય ત્યારે માઘથી પણ 100 ગણું અધિક પુણ્ય થાય છે. તે જ મનુષ્ય પુણ્યાત્મા અને ધન્ય છે જે વૈશાખ માસમાં પ્રાતઃકાળે સ્નાન કરીને વિધિ વિધાનથી ભગવાન લક્ષ્મીપતિની પૂજા કરે છે. વૈશાખ માસમાં સવારનું સ્નાન, યજ્ઞ, દાન, ઉપવાસ, હવિષ્ય ભક્ષણ તથા બ્રહ્મચર્યનું પાલન એ મહાન પાતકોનો નાશ કરવા વાળા છે. રાજન કળિયુગમાં વૈશાખનો મહિમા ગુપ્ત નહીં રહી શકે, કેમ કે તે સમયે વૈશાખ સ્નાનનું મહાત્મય અશ્વમેઘ યજ્ઞથી પણ વધીને છે. કળિયુગમાં પરમ પાવન અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન થઈ શકતું નથી. તે સમયે વૈશાખ માસનું સ્નાન જ અશ્વમેઘ યજ્ઞ સમાન માનવામાં આવ્યું છે. કળિયુગના મોટા ભાગના લોકો પાપી હશે, તેમની બુદ્ધિ પાપોમાં આસક્ત થશે, તેથી તેઓ અશ્વમેઘના પુણ્યને, જે સ્વર્ગ અને મોક્ષરૂપ ફળ પ્રદાન કરનારું છે, તેને જાણી શકશે નહીં. તે સમયના લોકો પોતાના પાપોના કારણે નરકમાં પડશે, તેથી કળિયુગના માટે અશ્વમેઘનો પ્રચાર ઓછો કરી નાખવામાં આવ્યો અને તેના સ્થાન પર વૈશાખ માસના સ્નાનનું વિધાન કરવામાં આવ્યું. અધ્યાય 43મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.